પરિણીવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. શ્રીજી મહારાજના લાડીલા દૈવી ગુણ સંપન્ન શ્રીજીકૃત ધર્મ મર્યાદા પાલક સર્વે હરિભક્તો યુવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થામાં હાલમાં ભણી રહેલા ચાલુ વિદ્યાર્થીઓ દિવાળીના અને નૂતન વર્ષના પુનિત પર્વે આપના દિલમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિના દીવડાઓ પ્રજ્વલિત રહે અને સદગુણોના સરવાળા થતા રહે, દુર્ગુણોની બાદબાકી થતી રહે, આપના આધ્યાત્મિક અને ભૌતિક જીવનમાં સતત પ્રગતિ થતી રહે, સુખમય શાંતિમય અને મંગલમય જીવન બની રહે અને આ નૂતન વર્ષમાં ભગવાનની ભક્તિ સભર આપણું જીવન બની રહે અને આલોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય અને મહારાજમાં ભક્તિની અભિવૃદ્ધિ થતી રહે એવી શુભકામના સાથે નવા વર્ષના સૌને હેતથી જય સ્વામિનારાયણ.